મિર્ચી અમદાવાદી બાયોસ્કોપ ધ્વનિ તે કીધું એટલે ફાઇનલ અદ્ભુત અદ્વિતીય અસાધારણ અસામાન્ય વિરલ અનુઠા વિલક્ષણ શાનદાર બીજા શોધો ને કોઈ marvelous, fantastic, phenomenal, stunning, stupendous, incredible, supercalifragilisticexpialidocious. What a film, yaar. Bahubali. A ghatna epic che, epic. Aavi visual effects. Indian context ma main pehla kyare nahi joi. Bhartiya cinema na itihas ma saudhi mongi film 200 crore no kharcho. Picture juo etle samjhay ke kya kya vapraya che. Giant sets. Theater ma baitha baitha joine pan beek lage. Evo jal prapat, vishal dhod. બાવડાના બળથી શિલાઓ ઉચકી લેતા માતેલા સાંડને વશમાં કરી લેતા હીરોઝ જાઇજેન્ટિક કેનવાસમાં પથરાયેલી લાંબી લાંબી વોર સિક્વન્સ સુપર હીરો છે પ્રભાસ અને ભલે વિલન હોય પણ રાણા દગુબટ્ટી દિમાગની બત્તીઓ બુજાવી દેવો ગજબ છે વિશાળ સામ્રાજ્યની સામ્રાજ્ઞી તરીકે રામ્યા કૃષ્ણન સુપર ઇમ્પ્રેસિવ એક પેલી અનકન્વિન્સિંગ તમન્ના ભાટિયા લવ સ્ટોરીનું લંગસ્યું નાખે છે પિક્ચરમાં ડિરેક્ટર SS રાજા મૌલીનો હું ફેન છું મક્ખીના ટાઈમથી તેલુગુ મૂવી હતી જેનું નામ હતું ઈગા એણે બનાવી છે બાહુબલી અને અમુક એવરેજ સીન્સ ને કારણે ફર્સ્ટ હાફ ઓકે ઓકે બટ સેકન્ડ હાફ ઓ બોય સુપર ક્લેવર ટેક્ટિક્સ ઓફ CGI નેવર સીન બિફોર VFX અને ક્લાઇમેક્સમાં ઉદ્ગારો સંભળાય તમને બે દાવ થઈ ગયો યાર આનો તો હજી બીજો પાર્ટ બાકી છે 2016 સુધી સસ્પેન્સ ખુલવાની રાહ જોવાની માઇનસ પોઈન્ટ સોંગ્સ અને હિન્દી ડબિંગનું લિપસિંક ફોર ધ સ્કેલ એન્ડ શીયર એફર્ટ ફોર મિર્ચીઝ ટુ બાહુબલી અને એનિમેશન મૂવી ઇનસાઇડ આઉટ હજી સુધી ના જોયું હોય તો જોઈ આવો બહુ જ રિફ્રેશિંગ છે 5 out of 5 ટુ ઇનસાઇડ આઉટ મિર્ચી અમદાવાદી બાયોસ્કોપ ધ્વનિ તે કીધું એટલે ફાઇનલ